ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. શું કે છે? શું કહેવાય? ધર્મ ને પરિણમે. ધર્મ થઈને, ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. ધર્મ થઈને પરિણમે કોનું નામ કહેવાય? કે પેલો ગાળ ભળે તે ધર્મ મદદ કરે આપણને, જરાય કશું ના થવા દે. શું કહે? તો આ બધા ખાલી દોડધામ જ કરીને દોડધામ અનંત અવતાર થી આવું કેટલા રેરાશન ના પગથિયે રચી નાખ્યા લોકો બધા આર્થ ના પથરાઈ ગયા મળ્યા. પણ કશું આ કલ્યાણ થતું, ધર્મ હાજર જ નહીં રહેતો. ધર્મ હાજર ના રહે ધર્મ જ ના કહેવાય. ધર્મ હાજર એવો જોઈએ. મેં તમે 5 વખત તમારા ધક્કા ખાધા હોય ને તો તમે છે તે ટાઈમે આવીને મારે ટાઈમે આવીને ઉભા રહો. અરે આ તો ધર્મ નું રોજ કર્યા કરીએ છે પણ તીગડ ઉભો ના રે, હડાહડાટ આવતા ફેલાવતા. એને ધર્મ કેમ કહેવાય? તમારે ટકા છે ને, તમારે જતો રહેશે. ધર્મ હાજર રે એનું નામ ધર્મ કહેવાય. તેથી પ્રભાવદેવે વાક્ય લખ્યું કે ધર્મ તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. શું લખ્યું? ધર્મ થઈને પરિણમે. હા આ તો પરિણમ્યો નથી. લોકમાં બૂમ રોજ ચોપડીઓ વાંચ વાંચ વાંચ વાંચ, એટલી બધી વાંચી ચોપડીઓ, તે આખું મગજ ચોપડી સ્વરૂપ થઈ ગયું. મગજ જ ચોપડી થઈ ગઈ. ભગવાને શું કહ્યું હતું કે આત્મા જવાની આ ચોપડી જ જાણી કરી. શું કરવાનું? અને આ તો ધ્યાન દઉં ધ્યાન થયા કરે. ભગવાને ના કહ્યું હતું આ તો ધ્યાન દઉં. શું કરશો? છેતરાયા છે, બહુ છેતરાયા છે. આખી જિંદગી લોકો લૂંટી લીધા તમને, ક્રોધ માન માયા લોકો લૂંટી અને કશું રહેવા નહીં. ગંભીરતા ક્રોધ માન માયા લોક ચાર જણ લૂંટાડા એ એકલા સી રીતે કશું રહ્યું નહીં, બધી રીતે લૂંટી દીધા. સર ભાઈ થોડું રહેવા દીધું છે તમારી પાસે? ના રહેવા દીધું. શું કરશો? ભીડ પડે તારે. અને અધર્મ વધતો ગયો. શું થયું? અધર્મ વધતો ગયો. અત્યારે ત્યાં જ હઈ કરતા પેલા આમ ભડકો જ થઈ જાય. સામાયિક કરતા કરતા જો હરી કરે ને કોઈ તો ભડકો થઈ જાય. નઈ કેમ આવું થઈ ગયું છે? ઉપાધિ માં સમતા રે તારે જાણું કે હવે મોક્ષ ના વાદો વાગ્યો. ઉપાધિ માં સમતા કેવી રીતે રે? એ કેવી રીતે રે? એ કેવી રીતે રે? કેમ કેવી રીતે રે? જો રહેતી નહી રહેતી રહેતી નહી રહેતી. ઉપાધિ માં ક્ષમતા રહી છે, ધર્મ જ ના કહેવાય. અત્યાર સુધી કર્યું એ અધર્મ જ કર્યો છે. ધર્મ તેનું નામ કહેવાય કે જે મદદ કરે ખોટે ટાઈમે, ખરાબ ટાઈમ આવે ને ત્યારે મદદ કરે એનું નામ ધર્મ કહેવાય. તે કોઈ અપમાન કરે તે કે ધર્મ હાજર થઈને આપણને મદદ કરે કઈ વાંધો નહીં. આપણે આ તો નથી મદદ કરતો નહી, માટે ધર્મ ને સિન્સિયર રહ્યા નથી. શું કહ્યું? આ કલયુગ છે ને દિશમ કાળ, એટલે સિન્સિયર રહેતો કોઈ નથી. ભય ને સિન્સિયર રહેતો નથી, ભય ને સિન્સિયર રહેતો નથી, તો ધર્મ ને શી રીતે સિન્સિયર રહે? મહાવીર ભગવાન ના દર્શન કરતી વખતે મેં ભગવાન ને કહ્યું, મેં કહ્યું ભગવાન આ જૈનો ઉપર રાજી કેમ થતા નથી? રોજ સ્વામી ની ડાબડી લઈને આવે છે અને રોજ દર્શન કરી જાય છે તો રાજી તો થાવ. ત્યાં કહે છે મારો દોષ નથી, કે છે ભગવાન, કે છે કેમ રાજી થતા નથી. ત્યાં કે આઈ દર્શન કરે છે કે મારા દર્શન કરે છે, પાછા એમ જોડા ને યાદ કર્યા કરે છે, આપડે કોઈ લઈ જશે કોઈ લઈ જશે, શું કરે છે. એટલે કે છે કેવી રાજી, તમને સાચું લાગે છે ને, શોભે બધું આપણને, આપણું શોભે નહીં આપણને, આપણે હોયા જવાની બીક લાગે છે, કોઈ લઈ જશે ને બીક લાગે ને, જોડા જતા રહેશે ને બીક લાગે ને, તમારે જોડાને એમ કેવું કે દાદા ભગવાન ની આજ્ઞા થી તારે કહું છું, તું વહેલી તકે જજે, કે છે બીજા જોડે નાતરે, અને ના દેવું હોય તો રેજે, એમ કરીને આપડે દર્શન કરવા જવાનું. દર્શન કરીને આવે જાણું કે નાતરે ગયો તો આપડે જાણું કે નાતરે ગયો અને રહ્યો તે જ લેવા. બે બગાડવું ભગવાન ની જોડે બગાડીએ એવું જોડા હારું, એક પાંચ પચાસ હોર કે જોડા એટલા હારું ભગવાન જોડે બગાડ કરવો. દરરોજ નું છે ને બાકા, દરરોજ નું છે, રોજ નું છે ને, તો રોજ નવા લેવા જોઈએ. કયું રોજ નવા લેવા જોઈએ એને કે છે, જોડા રોજ નું થઈ ગયું ને કે છે, એટલે રોજ લેવા જવું પડે ને. હા પણ જાય નહિ, હા તો એને ભડક છે, જાય નહિ, જાય જ જાય જ કે છે, અને જવા બહુ વિચાર કરે ને તેને જ જાય છે. મારા જેવો વિચાર નહીં કરતા તેને જોડે, એમને મજ રહે જાય નહીં. કાયદો છે, ધર્મ રક્ષણ કરે છે, એ બુટા રક્ષણ નું કરે, ધર્મ ત્યાં એનું ગોળે ખડો રે, ધર્મ તો બધે રક્ષણ કરે. શ્રદ્ધા રાખે તો, હે શ્રદ્ધા રાખી દે, શ્રદ્ધા રાખે તો શ્રદ્ધા કી રીતે રે બળી તે જો દાન તો ખોટી તો આગળ છે, દાન ચોખ્ખી જોઈએ, ક્ષત્રિયો જેવી દોનત છે, તમારી ક્ષત્રિયો જેવી દોનત રહે ને, ક્ષત્રિયો દોનત કેવી હોય, ક્ષત્રિયો ભગવાન ક્ષત્રિય હતા ને બધા, ક્ષત્રિયો દોનત કેવી હોય, ચોખ્ખી બધી દોનત હોય કે ભાઈ તારે જોડા કે તારે જોવો જ, પણ હું તો ભગવાન દર્શન કરવા દઉં, અને તમારે આ જોઈએ ને તે જોઈએ. જય સચિદાન, નમો વિત્રાગાય નમો. દાદા કોઈ વાતમાં હવે નથી આવતું, કોઈ વાતમાં, કોઈ વાતમાં આત્મજ્ઞાન રોજ્ઞાન થતું નથી. હજુ એ તમારે જૈન છે, એમને શું દે કહીએ, આ વૈષ્ણવ હોય તો મેં કર્યું હોય કશું, તો અમને શું મેં કર્યું, ખાઓ પીઓ સુઈ જાઓ આરામથી, જુહુ ફરી આવો, જરા આમ હાય હાય કર્યા કરે, હાય હાય હાય હાય આખો દાડો, હાય હાય હાય હાય હાય, લાકડા માં કોઈ જવાનું હોય ને એમ હાય હાય કરે, લાકડા માં ના જવાનું હોય 5-6 હજાર વર્ષ સુધી, તો આપડે હાય હાય કરે બચારા સુધી કાઢવા, આપડે લાકડા માં જવાનું હાય હાય કરે વગર કોમ ના, કામ ઠેકાણું નહીં પાછું લાકડા માં જવાનું, ક્યારે ક્યારે કઈ કેવાય, ક્યારે ફેલ થઈ જાય કેવાય નઈ ને, આમ બધા મેં પાસ થયેલા પણ આમાં ફેલ થઈ જાય. જરા જુહુ બુહુ ફરતા નથી કશે, હાય હોય હાય હોય હાય હોય હાય, તેમાં ધર્મ કરે છે, ધર્મ તો એમની જોડે ઉભો જ રહેતો નથી, ઘડી વાર ઉભો નહીં રહેતો, જરાક અપમાન કરે ને તે પેલા ધર્મ જોડી જાય, આપણું આપણે રક્ષણ ના કરે, અપમાન કરે ધર્મ જતો રોડતો જતો દોડે નહીં નહીં. કૃપાળ દેવ કહ્યું કે ધર્મ તેનું નામ કે ધર્મ થઈને પરિણમે. આટલું જ જો ભક્તો બધા સમજતા હોય તો તરત વિચારમાં પડી જાય કે બરાબર આપણે ધર્મ થઈને પરિણામ તો પામતો નથી. વામણ હાબુ ગાલીએ પણ આ લુગડું એવું ને એવું તો બર્યું, હાબુ ખોટો કે ગાલનારો ખોટો કે લુગડું ખોટું, વામણ હાબુ કરે તો ઉજરું ના થાય. એટલું એટલું આર્થ ધ્યાન રહું તે ધ્યાન, આર્થ ધ્યાન રહું તે ધ્યાન, આર્થ ધ્યાન રહું તે ધ્યાન સમજ પડે છે ને તમને? નહી હમણાં ઘેર છે તે રાતે 11 વાગે આવે 5 જણા મારી આબરું જાય એટલે હું આબુદાનો છોકરો આવતો બહુ બગાડીને આબરું રાખવા ગયો, આવતો બહુ બગાડે છે. ક્યાંથી આ એવું બોલે મનમાં વિચાર કર્યો કે આ ક્યાંથી આ રે, એ આર્થ ધ્યાન કહેવાય. શું કહેવાય? હા, એને આ એને આ સંયોગ ગમ્યો નહી. શું થયું? એ આર્થ ધ્યાન કહેવાય. શું કહેવાય? તે આવતો ભવ નો બગાડી અને આવો પધારું પધારું કે એને કહેતો કહી દે ને ભાઈ આવતો તો બેવ બગડ્યા કહી જાવ કહી તો બોલે આબરું જાય કે છે. પછી પાછા દિવેરીન ભાઈ ને પૂછે તમને શું કેતા હતા, કઈ કોટલા મોટા મોટા લાયા છે, શું કેતા ક્યારે જવાનું કેતા હતા? તો ભાઈ કે હું શું જાણું, તમે જાણો તમારા ભાઈ બંધો છે, હું મારે શું લેવા દે અહીંયા કર ભાઈ હંગરે નહીં અને ભાઈ ને ચલો મનમાં મુજાય કર ક્યારે જશે. અરે આજુ તો આયા હમણે શું કહે છે, અરે વાત થોડા દાડો 10-15 દાડો રહેવા તો દે, હજુ આયા હમણે તે પેલા ક્યારે જશે એ વાત. હવે ક્યારે ક્યારે આ દુઃખ મટે તમે સમજ પડી ને બોલો. હવે એટલે ધર્મ શી જ પરિણામ કે ધર્મ તો 11 જણ આવે તો ધીમે કે છે આવો મન બગાડે નહી. પેલો મોડા પર એમ જાય કે મોડું ઉતરી ગયેલું, મોડું ઉતરી જાય ના ઉતરી જાય? તમારા ના બગડે કે મારું કશું ના બગડે? સંજોગો આવે એવી જાય, રાતે બે વાગે આવે તો તમે ક્યારે આવે? રૌદ્ર ધ્યાન એટલે શું? અપમાન કરે તે પેલા લાલ પીળો થઈ જાય. ગંભીરદાસ નામ અક્કલ નથી કહ્યું કે તરત અક્કલ નો કોથળો ઉભો થઈ જાય. એ રૌદ્ર ધ્યાન કહેવાય. જે ગુસ્સો ગુસ્સો થઈ જાય ને મન બગડી જાય ને એ રૌદ્ર ધ્યાન કહેવાય. એ રૌદ્ર ધ્યાન નું ફળ નરક ગતિ. બોલો, ભગવાન તાએ ન્યાય થી કહ્યું છે કે અન્યાય થી? હે, ભગવાન અન્યાય નહીં બોલ્યો હોય નઈ? વિતરાગ ભગવાન કોઈ દાડે અન્યાય કરે જ નહીં ને. હવે કહે છે આ બધું સહન થતું કેમ નથી? કારણ કે ધર્મ જાણ્યો નથી, ધર્મ સુણ્યો નથી, ધર્મ સજ્જો નથી. જો ધર્મ સાંભળ્યો નથી હજુ તો. ધર્મ સાંભળ્યો હોય ને શ્રદ્ધા બેઠી હોય તો ધર્મ તીકડે મદદ કરે. તો ધર્મ ઉભો જ ના રહે ને કોઈ નહીં, નહીં તમને એકલા નહીં, બધાને ધર્મ ઉભો રહે. એ 200 જણા આવ્યા ને 200 જણને જો હરી કરી ફેણ મળે તો પેલા હાપ ને હરી કરી ફેણ મળે, ના નહીં હરી કરી ફેણ મળે તો ફેર છો. તમે સમજ પડી ને? તો સાચો ધર્મ કરવો છે. હવે સાચું છે, સાચા રીતે ગાઈ સારી તમારે છે નહીં, પછી એ જતો ના રહે. નિરંતર રહે. તમારે નિરંતર જોઈએ છે, અઠવાડિયા એક દાંત ચાલશે. શું આવ્યું છે? રજનીશ કપે ને એવું લખ્યું છે. 19/9/1978 લક્ષ્મીચંદ મારું ને ત્યાં માતુંગા બજારમાં ગયા. ત્યાં બધી જાતની દુકાન હોય પણ બજાર વિતરાગ નું કેવાય. વિતરાગ ની દુકાનો છે બે ચાર, એટલે બજાર વિતરાગ નું કેવાય. પણ બધી જાતની દુકાનો લોકો કાઢે તો પિત્તળ ને સોનું બે છતાં દેખાય હરખું રૂપમાં. તો પિત્તળ લઈને ઘેર આવ્યા તો આપડી ભૂલ કેવાય. વિતરાગ બજાર માં ગયા તો પિત્તળ લઈને ઘેર આવ્યા તો આપડી ભૂલ જ કેવાય. વિતરાગ બજાર માં તો મોક્ષ મળવો જોઈએ. શું ભાઈ મોક્ષ એટલે વધારે મોટો નહીં, પણ અહીં આગળ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એવો મોક્ષ તો મળવો જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ની મુક્તિ થાય એવો જોઈએ મોક્ષ. કેવો જોઈએ? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ કઈ તમને ગમે તો નહીં ને? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગમે તમને? તમને પસંદ છે ખરા? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નથી પસંદ છે, છતાં રહ્યા છે ને. એનું નામ જ સંસાર, એનું નામ જ પિત્તળ. મુસલમાન આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છતાં ક્રાઇસ્ટ નહી થાય, ક્રિશ્ચિયન લોકો નહીં થાય, મુસ્લિમોને થાય, હિન્દુઓને થાય, જૈનોને થાય, તો પછી એનો અર્થ જ ના રહ્યો ને. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બધે થતું હોય તેમ ફેર જ નહીં, ડિફરન્સ નહીં ને. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન જાય તો જાણવું કે આ વિતરાગ નો માલ લઈને આવેલા છે. એટલો ડિફરન્સ હોવો જોઈએ ને. વિતરાગ નો માલ માં જો કદી દુકાનમાં ગયા અને ત્યાં માલ લાવતો ના આવડ્યો તો આપડી ભૂલ છે ને. તમને કેમ લાગે છે? બરાબર. આ તો ત્યાં રૌદ્ર ધ્યાન ગયા છે ભાઈ ને? શું કે છે? આ કે છે ના ના, આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન હજી તો નથી ગયા સાહેબ. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન હજી તો નથી ગયા. ઓળખો છો ખરા ને? હા ઓળખીએ છીએ. બરાબર. તારી તો ઓળખો છો? તમે ઓળખો? તમે ઓળખો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન? બરોબર. હા રીતે એનો કારખાના કાઢ્યા લોકો. શું કર્યું? જબરજસ્ત ઉત્પાદન, ઉત્પાદન જબરજસ્ત. એ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન એ સંસારમાં ભટકવાનું સાધન છે. આકાય ભગવાન ના શાસ્ત્ર માં જો વાંધા ઉઠાયો હોય તો આટલો જ કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના કરી શકે. બીજો કશો વાંધો નહીં. તારો પાપ કે પુણ્ય નું ભગવાન જોતા નથી. તને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે, તું શું ખાઉં છું પીવું છું તે ભગવાન જોતા નથી. તને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે છે, તક ના થાય નહીં થતું તારે કે ત્યાં આવજે મોક્ષ કે છે. અને બધી બાધા પાડતો હોય પણ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા કે તારું બંધ કામ ગયું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જવું જોઈએ. આનંદ થાય છે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતી વખતે? જરા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન માં જરા સવિસ્તર સમજાવશો. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જરા સવિસ્તર સમજાવશો. કોને કહેવાય? પેલા કોને કહેવાય? શું નામ આપનું? મારું નામ હીરાલાલ છે. હીરાલાલ? હીરાલાલ. અત્યારે કોઈ કે રસ્તામાં જતા કે હીરાલાલ તમે અમારું આ બધું બગાડ્યું ને અમારું નુકસાન કર્યું, તમને એમ લાગતું હોય કે મેં નુકસાન કર્યું નથી ને આ લોકો ખોટું ચોટી પડે છે, આપણે કશું અસર થાય ઘરી નહીં કે ભાઈ ખોટું ચોટી પડે અસર ના થાય તમને? એમ થાય. શું અસર થાય? ખોટું કે છે એમ ના, પણ તે તમને શું થાય? એના એ કે છે હીરાલાલ તમારું બગાડ્યું નામ તેમ બધું બોલે તો તમને કઈ એસી શી અસર થાય? આપણે કઈ આપણે નથી બગાડ્યું. તમને રડવું આવે તીકડે? રોષ થાય? ના રોષ આપણને થાય કે આપણે બગાડ્યું નથી. જરા ગુસ્સો બુસ્સો આવે? ના ગુસ્સો ના આવે. ગુસ્સો આવે નહી? ક્યારે ગુસ્સો આવે તમને? ગુસ્સો ક્યારે આવે છે? ખાસ ગુસ્સો આવતો નથી. આવતો નથી? કોઈ ગાર બાર બોડે ફોન કરતો ગુસ્સો આવતો નથી? મન થી નથી આવતો. હે? નથી આવતો મને. ખોટ જાય તારે દુઃખ થાય એનું? હે? દુઃખ થાય. દુઃખ થાય? તમારે ઘેર કોઈ માણસો તમને ના ગમતા આવ્યા, તમને ના ગમતા માણસો આવ્યા હોય તેને બોલાવવા તો પડે ને? હા, બોલાવવા પડે. હવે તે ઘડે ના ગમતા છે એટલે ભાઈ આર્થ ધ્યાન થયા કરે. શું થાય? હા, તમને ગમતા નથી માટે આર્થ ધ્યાન થાય. એ ક્યારે જાય એવું મનમાં રહ્યા કરે, ક્યારે જાય ક્યારે જાય. અને ગમતા હોય તે તમે કહો કે આ રહે તો સારું, એ જતા હોય તો તમને ના ગમે, એ બધું આર્થ ધ્યાન કહેવાય. આ મારી પૈસા ખોટ જશે તે આર્થ ધ્યાન, નફો આવશે તે આર્થ ધ્યાન, બધું દ્વંદ્વ એ બધું આર્થ ધ્યાન. જેટલું દ્વંદ્વ છે ને એ બધું આર્થ ધ્યાન. અને કોઈ કોઈ નુકસાન કરે તેકડે ઉગ્ર થઈ જવાય, એ બધા રહુતે ધ્યાન. શું કોકને નુકસાન કરીએ આપણે, આ કાપડ વેચતી વખતે આમ ખેંચીને આપે છે, ખેંચીને આપે છે, એમ તમે જોયેલું? સારું ખેંચતા છે નફો કરવા માટે, વધારે ઠગવા માટે, વધારે જરૂરિયાત કરતા વધારે નફો કરવા. પેલા આમામ કરે છે શું કે છે? આમ પેલા આમામ કરે શું કે છે? પૈસા ભેગા. પૈસા તો જુઓ ને, કાયદેસર છૂટ જ છે. એને કોઈ પૂછે કે મીટર નો શું ભાવ લેશો, તો આપણે કેવું જોઈએ કે ભાઈ 100 રૂપિયા મીટર ના લઈશું. તો આપણે 40 મીટર લાયા મિલમાંથી, એટલે 40 મીટર ઉતરવું જોઈએ આપણે. જય સચિદાન. તારે વેપારીઓ શું કહે છે? અમારે આટલું વધે છે કે છે? આપું આપતી વખતે વધે શી રીતે? સાથી વધે હે? સાથી વધતું છે. મિલ વાળા વધારે આપતા છે તારે? પેલા ખેંચી ખેંચી ને આપે છે ને, તો અમારે ઓછું આપે છે. શું કરે છે? ઓછું આપે છે. પૈસા પૂરા લે છે મીટર ના, પૂરા પૈસા મીટર ના લે છે. સારા લે છે મીટર ના. મીટર ના 100 રૂપિયા ભાવ ઠરાયો, અને મીટર માં 1.5 ઇંચ પોણે ઇંચ ઓછું આપે છે. એટલે એ રૌદ્ર ધ્યાન કહેવાય. કોઈના પૈસા વધારે પડાવી લીધા અણહક ના, અણહક નો પૈસો તમે કોઈ દાડ પડાયેલો? કોઈનો કોઈ દાડ પડાયો નથી અણહક નો. નહી, બધું હક નો જ. અણહક નું કોઈ આમ ધ્યાનમાં નથી. હવે કોઈ માણસ ભાઈ નું ગજુક આપે તે વખતે તમને કઈ અસર થાય ખરી? શું અસર થાય? એમ થાય, સમજ્યું માણસ ને કે ક્યારેક પાપ ના પૈસા ભેગા કર્યા હશે, એ ચાલ્યા ગયા. પેલા પર ગુસ્સો ના લાગે ને? પેલા ગજક આપનાર પર ગુસ્સો ના થાય ને? થતું એટલે બની ગયું. એને તમે એમ કહો જાહેર જાબ આપીએ એવું કહો ના, પછી આપણને ક્યાં ભેગો થાય છે? ભેગો જ નથી થતો ને. મનથી મનને મનાવીએ કે આ નિમિત્ત હતું અને આમ બની ગયું છે, પણ આપણને ગુસ્સો આવી જાય ને. હિંમત જે ગજવું કાપતા આપણને આપણું ખલસું કપાઈ ગયો, તો આપણને એક વખત ની રોજ આવે ને, તમારો બધો પૈસો કાપી ગયો. બસ દ્રવ્ય પૂજા હોય કે ભાવ પૂજા હોય, જો ચોક્કસ દ્રવ્ય પૂજા હોય તો, નહીં તો ભાવ પૂજા ના પણ હોય. શું કહ્યું? પણ એ તો ભાવ પૂજા ના આધારે દ્રવ્ય પૂજા ઉત્પન્ન થયેલી છે, એટલે આપણે જાણીએ કે દ્રવ્ય ભાવ બંને પૂજા નું ફળ મળશે. એટલે અમારે આ ઉડતી મુશ્કેલી ઉભી થાય છે. શું થાય છે? આ તો હેરાન કરતી કહેવાય ને, આ તો સારું દેખાય શોભે આ વજન ઉચકવાનું. સહજ પડે ને? પણ આ બધાના ભાવનું ફળ મળવું જોઈએ ને, કારણ કે દુષ્મકાળના જીવો છે. ક્યારના જીવો છે? દુષ્મકાળ. ચોથા આરાધન ન હોય ને? ચોથા આરાધન હોય ને? દુષ્મકાળના જીવો અમના ક્યારે, અમની ખોટીઓ ક્યારે ભરપાઈ થઈ રહેશે? તેની ખોટીઓ ભરપાઈ કરવા માટે અમારે આ પ્રમાણે સ્વીકારવું પડે. ખોટો લાવી ગયેલી હોય, કેવી ખોટો હોય? ખોટો ભારે ગયેલી હોય, કોઈ ફરો ઈરાલા તમારું નામ કે કોઈ ફરો ચિંતા થાય? શું દવા ચોપડો છો ને? પણ લગભગ ન જ કરવાની થવાની, અણી ઉપર હોય તો બી નહીં કરવાની, એનાથી દૂર રહેવાનું. એ ચિંતા થવાની અણી પર હોય તો નહીં કરવાનું, એનાથી દૂર રહેવાનું. સંજોગ એવા આવે તો એવું જો મનુષ્યમાં શક્તિ હોય ને તો કોઈ ચિંતા થવા જ ના દે ને. મનુષ્યમાં એવી શક્તિ નથી, મનુષ્ય એવું ગજું નથી. પણ સાહેબ સામાન્ય સમજણ થી આ વસ્તુ થોડી ઓળખી શકાય છે. એ તો ચિંતાનું રૂટ કોજ, એનું રૂટ કોજ કે નાશ કરવામાં આવે તો ચિંતા જાય. ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ, ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ, ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ. ના ઉદ્ભવ થાય નાશ કરે તો પણ એનું બીજ મહિનો છે ને, એનું મૂળ અંદર છે, મૂળ છૂટે નહીં ને. એ તો રૂટ કોજ કાઢી નાખવું પડે. જ્ઞાન થી છૂટે, જ્ઞાન દશા થાય, જ્ઞાન થી છૂટે. અજ્ઞાન થી બંધાયા છો ને જ્ઞાન થી છૂટે. જ્ઞાન થી છોડવાનું છે હંમેશા, દિવસ રાત આ એક જ વાત હોવી જોઈએ મનમાં. શું નામ તમારું? હિંમતલાલ. હિંમતલાલ ખરેખર હિંમતલાલ છો? જી. તમારી અત્યારે છે તે દશા છે, અત્યારે કઈ આખો દાડો જિજ્ઞાસુ રહો છો? લગભગ ખરા, કામ ન હોય તો આખો દાડો જિજ્ઞાસુ ના હોય દરેક માસ. અત્યારે દશા તમારી જિજ્ઞાસુ છે, ધંધા સિવાય ના કામ માં લગભગ જિજ્ઞાસા રહે છે. આ દવાખાના બેઠા હોય ને ત્યારે પેશન્ટ તરીકે નહીં હોય, જ્યાં જ્યાં જે અવસ્થા હોય ને તે અવસ્થા તમે માન્ય કરો સારું કેવાય. પણ તમે ખરેખર કોણ છે તપાસ તો કરવી ના જોઈએ, તરફથી કરવી જોઈએ. કેમ નથી કરી? એની શોધખોળ ચાલુ જ છે સાહેબ. ક્યાં શોધખોળ કરો છો? જમીન માં કે પાતાળ માં આકાશ માં? સત્સંગ થી, કોઈ જ્ઞાની પુરુષ ને મળવાથી, કઈ વાંચન થી. હા આ રીતે શોધખોળ ચાલુ છે. બરોબર છે, એ શોધખોળ બરોબર છે. શોધખોળ કરતા કરતા આજે તમે જ્ઞાની પુરુષ ની પાસે આવી છે ખરા. હવે જ્ઞાની પુરુષ પાસે આવ્યા એટલે હવે તમારે જ્ઞાની પુરુષ ને કહેવાનું કે બધું તમારે જે જે જોઈતું હોય માગી લેવાનું. જી. જે વસ્તુ જોઈતી હોય બધી જ વસ્તુ તમને છૂટ છે, જે માગવું હોય છૂટ છે. તમે એટલી જોઈએ એટલી તેને ભરવાનું સાહેબ. મોક્ષ માર્ગ ની ઈચ્છા છે સાહેબ. ખાસ બહુ ઉતાવળ છે તમારે મોક્ષ માર્ગ માં જવાની? ઈચ્છા તો હોય જ ને. ના દેવગતિ માં જવું હોય તો છીર છે મારી પાસે, ચીઠીઓ છે તૈયાર. ના દેવગતિ માં જવાની ઈચ્છા નથી તો મોક્ષ માર્ગ આપીશું, ચીઠી આપીશું તો મોક્ષ માર્ગ ની પાવતી આપીશું. આવો તો વિરાજ. અનંતકાળ થી સંસારમાં ફરે છે, અનંતકાળ થી આ સંસારમાં આપણે ફરી રહ્યા છીએ. ઘણા ના પરિચય માં બી આવ્યા છીએ, આ બધું જાણ્યું છે, ઘણું સમજ્યા બી છીએ. પણ હજી એકાંતિક માર્ગ સમજાણો નથી, છેલ્લો મોક્ષ માર્ગ માટેનો. એકાંતિક માર્ગ છેલ્લો મોક્ષ માર્ગ નથી સમજાયો? ના ના, એકાંતિક એકાંતિક તો બધું આખું જગત સમજે છે, પણ અનેકાંત નથી સમજ્યા. શું કહ્યું? સાદવાદ નો. સાદવાદ જયારે સમજે ત્યાર પછી મોક્ષ માર્ગ હાથમાં આવે. અત્યાર સુધી એકાંતિક માર્ગ થી ચાલતા હતા, એકાંતિક માર્ગ થી એ જ ભ્રમણા હતી કે આનેથી છૂટી જશું, આનેથી છૂટી જશું, આનેથી છૂટી જશું. એ ભ્રમણામાં આગળ તો ચાલી જતી હે. તમારે એમના જેવું હતું, તમારે એમના જેવું હતું. ઓહો, ત્યાં તમે એક પક્ષી જ છો એમ કહો ને, એક પક્ષ માં જ પડેલા છો. બીજા પક્ષ ના તમે વિરોધી છો? ના વિરોધી કઈ, વિરોધી આવી મળ્યું છે સાહેબ એટલે ભોગવી રહ્યા છીએ. આવી મળ્યું છે એટલે ભોગવી રહ્યા છીએ. આવી મળ્યું છે એટલે ભોગવી રહ્યા છીએ, ભોગવી રહ્યા છે. એકાંતે ભોગવવા જેવું નથી એમ મન થી નિશ્ચય છે. હા એમ મન થી, આ બરોબર છે. ભોગવવા જેવું છે નહીં, પણ આ ફરજિયાત બધું ફસાઈ ગયા છે. ફસાયા છીએ, ફરજિયાત સમજણ માં ફસાયા છીએ. ફરજિયાત છે આ બધું. કોને આ દુનિયા બનાવી? શેરીલાલ બનાવનારો તોડી નાખે, સમજી ને. અને કોઈ બનાવી નથી, અને ક્યારે એની શરૂઆત નથી. શરૂઆત હોય તેનો એન્ડ આવે. અનાદિ અનંત છે સાહેબ, અનાદિ અનંત છે. આવીને આવી રહ્યા છે જયારે જીવો તારે છતાં ભાઈ મોક્ષ થાય છે. મમાંથી જે જીવો મુક્તિ થયા કરે છે, સમજી ને. આપતવાણી વાંચી? આપતવાણી નો પહેલો ભાગ વાંચ્યો છે, પહેલો ભાગ વાંચ્યો. બીજા ભાગ ની શરૂઆત કરી છે સાહેબ. એક શંકા થાય છે. થાય છે કે શંકા? હા પૂછે, પૂછે ને, બધું પૂછે, બધું પૂછાય. શંકા કાઢવા માટે તો જ્ઞાની, બધી જાતના શંકાઓ ઉભી થયેલું અને ત્યાં જ્ઞાની આપણને નિશંક બને આલે. નિશંક શી શંકા ઉત્પન્ન થાય કહો? એક નિગોદ નો જીવ, એક જીવ જયારે મોક્ષે જાય છે સાહેબ, ત્યારે એક નિગોદ નો જીવ બહાર નીકળે છે. સિદ્ધિ પદ ને જયારે એક જીવ પામે છે ત્યારે નિગોદ માંથી એક જીવ બહાર નીકળે છે. હવે આપ આટલા બધા જીવો જે છે એ ક્યારે મોક્ષ પદ ને પામશે? ના, એ ઉતાવળ છે માટે તમારે સ્વાભાવિક એક ભ્રમણ છે. એક નિગોદ નું પ્રમાણ ઘણું મોટું વર્ણવ્યું છે. કાયદેસર છે, જે કાયદેસર હોય તેમાં ઉતાવળ ના હોય. અને આ કાળમાં આ ક્ષેત્ર થી મોક્ષ નથી જવાતું એમ જ્ઞાન થી સમજાણું છે. એવું છે, આ ક્ષેત્ર થી મોક્ષ નથી જવાતું એ વાત સાચી છે. એનો અર્થ એવો નથી કે મોક્ષ બંધ થઈ ગયો છે. ક્ષેત્ર માંથી કોઈ મોક્ષ જ નહીં જાય એમ થયું ને. અનંતકાળ સુધી આ ક્ષેત્ર થી કોઈ મોક્ષ નહીં જાય ને એવું? અનંતકાળ ને 42,000 વર્ષ સુધી, ફક્ત 42,000 વર્ષ, 40,000 જ વર્ષ, એવું કશું છે નહી. મોક્ષ તો આ જેમ પંજાબ મેલ અહીં થી પંજાબ જાય છે તેની સ્પીડ માં જ હોય છે ને. જી હે, બરોબર. હા, એની કોઈ કોઈ ઉતાવળિયો માણસ હોય તેની સ્પીડ દેખીને કહેશે હવે આ ક્યારે પહોંચે, આ ક્યારે પહોંચે, એ ઉતાવળ કરે છે. એની સ્પીડ માં ત્યાં પહોંચી જ જાય છે ટાઈમસર. એવી રીતે આ મોક્ષ માર્ગ નહીં છે તે પ્રવાહન ચાલુ જ રહેશે. એક એક સમયે 108 જીવ મોક્ષ માં જાય છે. 108 પહેલે થી આવે છે, નિગોદ માંથી બહાર નીકળે છે, અહીં આવે છે. ખબર પડી ને, એ આ નિયમ છે આ. એટલે એમાં હવે તમારે પ્રવાહન થયા જ કરે છે, તમારે ગભરાવાનું ક્યાં કારણ છે? જેનો પ્રવાહન ચાલુ છે, વ્યવહાર ચાલુ છે, ખબર પડી ને, ભગવાન ના વખત માં એ તું ને અત્યારે એ છે. અત્યારે 108 જીવ જાય છે, તે દાડે 108 જીવ જાય છે, ક્યાં ખોટ આવી ભાઈ આપણને? એક સમય માં, એક સમયે 108 જીવ જાય કરે છે. દાદા, અમારે મોક્ષે જવું છે તો શું કરવું? શું કહ્યું? અમારે મોક્ષે જવું છે જલ્દી. અમારે મોક્ષે જલ્દી જવું છે, અમારે શું કરવું? ધ્યાન તો ભરી લો, મોક્ષ એટલો જ જોયે છે ને, કે બીજું કઈ જોયે છે? નીચી કક્ષા આપતા, નીચી કક્ષા નથી જોતી. હા, એથી નીચી કક્ષા નહીં આપતા, પણ બીજું કશું જોયે છે મોક્ષ જોડે? દિવ્ય ચક્ષુ કશું જોયે છે? દિવ્ય ચક્ષુ થી જ્ઞાન થી સમજ પડે છે, પણ ધ્યેય તો મોક્ષ નો છે જ તે. હા, પણ દિવ્ય ચક્ષુ જોવાના મિત્ર થાય નહીં. ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, એવોનામાં ભગવાન પ્રગટ થયેલા છે. શું થયું? પેલા બધામાં અવ્યક્ત ભાવે રહ્યા છે, આમાં વ્યક્ત થયેલા છે. તમારે સમ્યક્ત પ્રાપ્ત થશે એટલે વ્યક્ત થઈ જશે. તમે પોતે જ છો ભગવાન. પણ અત્યારે તો તમને તો શું નામ કહેતા હતા? અત્યારે હિંમતભાઈ, કોઈ દાડે ના હિંમત ના થાય. ઓકે, હિંમતભાઈ નામ ધરાવ્યું છે ને. હીરાલાલ વાત ગમે છે કે બધી? બહુ મજા, આનંદ આવે. શું કરે છે હીરાલાલ ભાઈ? પૂછ્યો બરું? અક્રમ માર્ગ આપણે કેવી રીતે જાણી શકીએ? અક્રમ માર્ગ એમને સમજવો છે. અક્રમ માર્ગ ક્રમ ને સમજ્યા છો? ક્રમિક માર્ગ ને જી ક્યાં આગળ ક્રમિક માર્ગ છે? દરેક જગ્યાએ અત્યારે વ્યવહારમાં અને નિશ્ચયમાં બે જગ્યાએ ક્રમિક માર્ગ છે, ચાલી રહ્યા છીએ એની ઉપર. એટલે વ્યવહારમાં અને નિશ્ચયમાં બધે ક્રમિક માર્ગ જ ચાલી રહ્યા છીએ અત્યારે. હા, ક્રમિક માર્ગનો અર્થ શું? ત્યાં છે કે સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયાથી પછી બીજે પગથિયે ચડવાનું, ત્રીજે પગથિયે, એમ કરતા કરતા મોક્ષે ચડી જવાનું. સ્ટેપ બાય સ્ટેપ, સમજે? એ તો તમારા જેવા જવાન ચડે, પણ એ સિવાયનો તો સીર ચડે. તે શું જોયે? લિફ્ટ જોઈએ. આ અક્રમ એટલે લિફ્ટ માર્ગ છે, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ છે. શું જી? તો તમારે ક્રમિક માર્ગે ચડવું છે કે અક્રમ માર્ગે ચડવું છે? અક્રમ માર્ગ માં સમજણ પડે તો એમાં જલ્દી કોશિશ કરીએ. હે, અક્રમ માર્ગ જે આપ બતાવો છો એમાં સમજણ પડે અમને, તો એમાં પહેલી કોશિશ કરી, લિફ્ટ ના મફત છે ને, લિફ્ટ માં બેસીને જવાનું. હા, અને આમાં તો બહુ ટાઈમ લાગે એવું છે. એટલે ક્રમિક માર્ગ માં તમે ચાલો છો ખરા, પણ ક્રમિક માર્ગ અત્યારે એના સ્ટેન્ડ ઉપર નથી. ભગવાને સ્ટેન્ડ મળ્યું હતું. અભ્યંતર બે રીતે ખુબ ધર્મ ક્રમિક માર્ગ માં ચાલી રહ્યો છે. શું ચાલી રહ્યું છે? બાહ્ય અને અભ્યંતર ધર્મ ક્રમિક માર્ગ માં ખુબ ચાલી રહ્યો છે. એ તમને લાગે એવું, એ બાહ્ય ધર્મ તો ચાલુ જ છે બાહ્ય ધર્મ, પણ અભ્યંતર ધર્મ ના ચાલે. કારણ શું? કારણ તમને સમજાવું, તમને સમજાય એવું કારણ કહું. એમને ગપ્પુ નથી મારવાનું. ક્રમિક માર્ગ નો શરત શું હોય છે, એની કન્ડિશન હોય છે. ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે એવું હોય, એવું જ બોલે, એવું જ વર્તન કરે આખા બધા નું. તમે તો આ બધા માણસો યુગલિક ના વખત માં હશે સાહેબ, ઋષભદેવ ભગવાન ના, ઋષભદેવ ભગવાન ના વખત માં, યુગલિક ના વખત માં એવું હશે? ના ના, મહાવીર ભગવાન ના વખત માં એવું હતું. ત્યારે તો સાહેબ કહ્યું છે ને, જળ અને વક્ર બંને પ્રકારના મનુષ્યો ને સાધુ ભી થશે. જળ અને વક્ર થશે એવું કહેલું છે ને, સાધુ પણ એવા થશે એવું કહેલું છે ને? ના, એ તો મહાવીર ના શિષ્યો એવા થશે. પણ મહાવીર ભગવાન હતા ને ત્યારે, જે મનુષ્યો હતા તે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલતા ને એવું વર્તનમાં રાખતા હતા. પણ સાહેબ એમની સામે ભી ગોશાળો હતો ને, ભગવાન મહાવીર ની સામે ભી ઈ જ કારણ. મહાવીર ની સામે ગોશાળો તો હતો ને કે છે? હા, ગોશાળો, પણ મનમાં જેવું હતું ને એવું જ બોલતો હતો. એ તો સાહેબ મૃત્યુ વખતે બોલ્યો છે, છેલ્લે અંત ઘડીએ બોલ્યો છે. છેલ્લી અંત ઘડીએ, છેલ્લી અંત ઘડીએ જ એવું બોલ્યો છે મૃત્યુ વખતે. એક પળ બાકી હતો. તમને સમજ પાડું, ત્યાંના જે તે વખત ના લુચ્ચા માણસ હતા ને, જે તે માણસે ચોખ્ખું કહી દેતા હતા કે હું આવું કરવાનો છું. શું કહ્યું? એમનું મન જ એવું હતું, વાણી એવી હતી, મન પ્રમાણે જ બોલે એવી વાણી હતી. શું હતું? લુચ્ચા માણસ, ચોર હોય, બદમાશ હોય, તે પણ કહી બતાવે. ખૂન કરવાનો હોય તો કહી બતાવે. મનમાં જેવું હોય કે મને ખૂન કરવાનો વિચાર, ખૂન કરીશ કે છે એવું બોલે. ચોખ્ખે ચોખ્ખી વાત હતી. ખોટા માણસ રે ખોટું, પણ મન વચન કા એક આપતો ખોટું પણ, સમજ પડે ને? અને સારું મન વચન કાયા એકાત્મ હતું. અત્યારે તો સારું નું ખોટું બે મન વચન કાયા એકાત્મ તૂટી ગયું છે. તૂટી ગયું છે એવું તમને લાગે છે? જરૂર. ત્યાં સુધી આનું બેઝમેન્ટ ફ્રેક્ચર થઈ ગયું છે એવું આચાર્ય મહારાજ ને કહું છું. પણ હવે હાંધો થશે, ધીમે ધીમે ધીમે રિપેર થશે. 2500 વર્ષ થઈ ગયા નઈ? હા, પૂરા થઈ ગયા. એટલે હવે ધીમે ધીમે રિપેર થશે. અત્યારે કઈ રિપેર થયું સંજોગ નથી, સમજ પડી ને? ત્યાં સુધી આ ક્રમિક માર્ગ હેલ્પ, અક્રમ માર્ગ હેલ્પ કરશે. શું કરશે? અક્રમ માર્ગ હેલ્પ કરશે. હા, 200-500 જ્યાં સુધી આ રિપેર ના થઈ રહે ત્યાં સુધી આ હેલ્પ કરશે. સમજ પડે ને? ત્યાં અક્રમ માર્ગ એ કાયમ નો નથી હોતો. આ તો અપવાદ માર્ગ છે. શું છે? અપવાદ માર્ગ છે. હા, દરેક કાયદામાં અપવાદ ન હોય તો એ કાયદો કાયદો ગણાય નહીં. તો નિયમમાં અપવાદ હોય જ. શું હોય? અપવાદ હોય. એટલે અપવાદ માર્ગ છે. તે જેટલા મોક્ષે જવાના હશે એટલાના સિક્કો વાગી ગયો ચાલ્યા. પણ આવો અક્રમ માર્ગ પહેલા ક્યારે સાંભળ્યો નથી. 10-10 લાખ વર્ષે ઉત્પન્ન થાય છે. 10-10 લાખ વર્ષે ઉત્પન્ન થાય છે. આના પહેલા ક્યારે થયેલો આ અક્રમ માર્ગ? ઋષભદેવ ના વખત માં. ઋષભદેવ ને થઈ ગયા તો સાહેબ ઘણો ટાઈમ થયો. હે, એક કાળ ચક્ર ફરી ગયો આખું. ના, પણ તે ઋષભદેવ ના વખત માં એ કાળ ચક્ર ફરી ગયું કે ના ફરી ગયું આપણે જોવાની જરૂર નથી. પણ તે વખતે એમને ભરત રાજા ને અક્રમ આપ્યું હતું કે રાણીઓ હોય, સંસારમાં હોય, લડીઓ લડાતી હોય તો પણ મોક્ષ થાય. એ અક્રમ હતું. શું હતું? અને બીજા એમના 99 છોકરા ને મોડી નાખ્યા. તો સમજ પડી ને? તે દાડે ભરત રાજા એ ચોખ્ખું કહ્યું કે સાહેબ મારે આ સંસાર મને ગમતો નથી. આ 1300 રાણીઓ ને રાણી વાસ મને ગમતો, વિલાસ મને ગમતા નથી. આ લડીઓ લડવાનું મને ગમતું નથી. મારે ચક્રવર્તી રાજ જોઈતું નથી. ભગવાન ને કહે છે આ તમને હું આપ્યું. તાર ભગવાને ના કહ્યું કે કેમ તાકે મારે મોક્ષે આ ભાવમાં જવું છે, બધા જવાના હું શું કરું? તાકે તમને મોક્ષે આ ભાવમાં જવાય એવું જ્ઞાન આપીશું. લડીયો લડતો, લડીયો લડો તો તમને દોષ ના દે એવું જ્ઞાન આપીશું. શું કે છે એ પછી એમને દાદા ભગવાન એમ પૂછો કે ભરત ચક્રવર્તી પછી કોને અક્રમ માર્ગ મળ્યો? ભરત ચક્રવર્તી પછી અક્રમ માર્ગ કોને મળ્યો? ભરત ચક્રવર્તી પછી કોને મળ્યો? કોઈને નહીં, કોઈને. એ પછી ગયા અવતારમાં બધા એ છે, બધા ચક્રોમાં ફરે ને તેમાં 10-10 લાખ વર્ષે ઉત્પન્ન થાય. સમજણ ને? આપણે એક ભાઈ આપણે અહીંથી ગયા હતા કોઈ ભગવાન થી છુપું નથી વસ્તુ. આ તો જાણે અક્રમ માર્ગ નો પુરાવાની જરૂર નથી, કારણ કે અક્રમ માર્ગ આ રોકડ છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? સોનું જ હાથમાં આપી દેવાનું હોય અને તે પાછું ટચ 100 હોટ ટચ નું જો 99 નહીં, ત્યાં પછી પૂછવાનું ક્યાં રહ્યું? મતભાઈ બેન, તમને કોઈ કહે અક્રમ માર્ગ કેમ જાણી શકાય? અમારે અક્રમ માર્ગ અમે કેવી રીતે જાણી શકીએ? અમારે કેવી રીતે જાણી શકાય? તમને હાથમાં સોનું આવે એટલે સમજી જાવ, સમજી જાય. તમને ચિંતા ના થાય ના થાય, તમને આર્થ જનરો ધ્યાન ના થાય ના સમજી જાવ. કઈક અક્રમ માર્ગ કેવું પડે આ જાય બી છે ને, તમે સમજ પડે ને? હા, સમજ પડે. તમને પોતાને જ અનુભવ થાય, આત્મા નો અનુભવ થાય, મોક્ષ નો અનુભવ થાય, બધો અનુભવ થાય પછી તમને ના સમજાય? સમજાય. અને તેને માટે 12 વાર બે રહેવાનું નથી કેતો હું. હું તો 1 કલાક ની જરૂર કઉ છું. શું કઉ છું? શું કરવાનું અક્રમ માર્ગ માં? શું કરવાનું અમારે? અક્રમ માર્ગ ઉપદેશ કરવાની તમારે 1 કલાક જ નહી ભાવે? ઉપદેશ એટલે જ્ઞાની ની આજ્ઞા માં રહેવું. હા, બરોબર છે. 1 કલાક રહેવાય કે ના રહેવાય? રહેવાય, જરૂર રહેવાય. આજ્ઞા માં રહ્યો એટલે પછી થઈ ગયું, પૂર્ણાહુતિ થઈ ગઈ. હીરાલાલ સમજ્યા ને? સમજવું પડશે ને. જ્યાં સર એવું છે ને, કોણ મુક્ત કરી શકે આપણને? કે જે મુક્ત પુરુષ હોય તે જ મુક્ત કરી શકે. મુક્ત થયેલા હોય તે મુક્ત કરી શકેલા હોય તે અને જ્ઞાન અને મોક્ષ ના દાતા હોય, મોક્ષ નું દાન આપવા આવેલા હોય. આપડે પૂછીએ કે સાહેબ આપ મુક્ત નું દાન આપવા આવ્યો છે, કે મારો જ મોક્ષ થઈ રહ્યો એમ કહે નાગે. અને અમે તો મોક્ષ નું દાન આપવા આવેલા છે, એટલે જયારે જયારે જે જોઈતું હોય તેને આપીએ. જયારે દેવ ગતિ માં જવું હોય તો બીજો રસ્તો કરી આપીએ. જય સચિદાનંદ. કરવી પડશે ને? હા, જરૂર. કે આ દાદા પાસેથી મને મોક્ષ પ્રાપ્ત થાવ એવી ભાવના કરજો. સમજ પડી ને? હજુ 1-2 પદ બોલાય લો આમાંથી. 22-9-78 દાદા દર્શને. બીજ નાખવું જ નહીં, કોણ ગમે તે થાય, વ્યવસ્થિત હતું. આપણું જ્ઞાન શું કે ગમે તે કર્યું કો કે, પણ વ્યવસ્થિત હોય તો કરે ને. એ નિમિત્ત છે, આપણો ઉદય છે. ઉદય કોનો? એટલે એમાં એનો શું દોષ વિચારવાનો? આવું જો હિસાબ કરીએ તો બીજ ના પડે. બીજ ના પડે એટલે મુક્તિ થાય, એટલે મુક્તિ થાય. એના કરતા પથરા જ છે. જ્ઞાનીઓ તેથી જ કહ્યું નઈ કે આ મિકેનિકલ આત્મા સાચો આત્મા નથી. મિકેનિકલ આત્મા ને પથરા માં ફેર નહીં. તેથી અમે કહીએ છીએ ને કે આ બધું ટેપ રેકોર્ડ છે ને બધું છે, ટેપ રેકોર્ડ બધું મિકેનિકલ છે બધું. અને હાય હાય શું કહીએ છીએ? આ ભૂલ ચડાવે તો રાજી થવા જેવું નહીં, અને ગાળો પડે કઈ કરવા જેવું. સાચો આત્મા આવું કરતો હોય વાત નથી, બધું મિકેનિકલ છે બધું. તમને સમજાવ્યું બરોબર? ના સમજાવ્યું? મેકેનિકલ આટલે સમજણ સાધન. દાદા યાદ રહેશે ને બરોબર? દાદા એને ખેડૂતો શું કે જાણો છો? વંશો વંશો છે એટલે મોટું થઈ જશે, પણ એને સિંગો બિંગો નહીં આવે કે છે. શું કે વણસો છે? એવું આ ભગવાન નો વણસો હોય તો શું દાડો વરે? તેથી એમ વણસો કઈ નાખ્યો ને એ લોકોને બહુ ગમે. માવી ભગવાન કાઢ્યો ને ત્યાં તો લોકો વઢવાડ્યો કરી હતી કે આ જૈનો મુસલમાન જેવા છે, ભગવાન ને પણ નથી માનતા. શું નાસ્તિક નાસ્તિક ઠરાયા હતા? શું હાસ્ત ભગવાન ના માને? હા એમનો બાપ ને છૂટકો થયો નથી. નાસ્તિક કહેનાર એમને નાસ્તિક થવું પડશે. આપણે કહીએ ને કે ભાઈ ભગવાન ને કોને બનાવ્યો તો ચૂપ થઈ જાય, ચૂપ ચડી ચૂપ થઈ જાય. પેલા બે ભાઈ તો કહીએ તમે.